પરિગ્રહ ના જ આ પરિગ્રહ માને શું થાય છે પરિગ્રહ ના પરિગ્રહ હા એટલું બધું મિથ્યાત્વ ગાઢ વધ્યું છે કે પરિગ્રહ ના જ આ પરિગ્રહ માને છે કારણ મોહની મોહની પરિગ્રહ ને કેવી રીતે અપરિગ્રહ માને છે અત્યારે લોકો એ જરા સમજાવો ના એવું માનતા નથી સમજતા જ નથી પરિગ્રહ ને અપરિગ્રહ શું કહ્યું એ તો એમાં જ સર કઈ રસ્તે સુખ મને થાય એટલે આ વસ્તુ નો મોહ ઉત્પન્ન થયો છે એટલે પરિગ્રહ ની વસ્તુ ભૂલી ગયા અપરિગ્રહ અપરિગ્રહ તો બહુ મોટા મોટી વસ્તુ છે અપરિગ્રહ કોઈ જગ્યાએ જોવામાં આવ્યો તમને ના ના બીજી જગ્યાએ કોઈ ત્યાગ બાગ માં કોઈ જગ્યાએ સમજણ જે અપરિગ્રહ કેવડાવ્યા છે અમે પરિગ્રહી નથી એમ કે છે તે પણ પરિગ્રહી છે શું છે બરાબર માત્ર પૈસાનું સંકલન કરવું અથવા એને એકત્રિત કરવા એ માત્ર પરિગ્રહમાં નથી આવતો પરિગ્રહ અનેક પ્રકારનો થાય છે ભૌગોલિક ભાવના એ બધો જ પરિગ્રહ છે શું કહ્યું લખો ભૌગોલિક ભાવના ભૌગોલિક ભાવના એ બધો જ પરિગ્રહ નવી વ્યાખ્યા એ ભૌગોલિક ભાવના અમને એક સમય પણ ના હોય અમે નિરંતર પરિગ્રહ કહેવાય શું કહ્યું જગત આખો સોનાનું થાય પણ અમારે મન તૃણ વ્રત છે જગત આખું સોનાનું થાય પણ અમારે મન તૃણ વ્રત છે તૃણવત નહી તૃણવત તો ખરું એ તૃણવત એ જુદી દશા છે તૃણવત એટલે પણ અમને તો અમુક દશામાં આઠવત ના કહેવાય જગત જેમ છે તેમ રિયલ જ કહીએ છીએ શું કહ્યું જગત રિલેટિવ સત્ય છે અને આત્મા રિયલ સત્ય છે શું કહ્યું જગત ને મિથ્યા કહેતા નથી જગત મિથ્યા છે એની રિલેટિવ સત્ય છે શું છે તો શંકરાચાર્ય જગત આ છેલ્લું વાક્ય છે કે જગત રિલેટિવ સત્ય છે અને આત્મા રિયલ સત્ય છે રિલેટિવ સત્ય એટલે વિનાશી સત્ય જો તમને આ સત્ય વિનાશી ગમતું હોય તો વિનાશી રમણતા કરો અને એ ન ગમતું હોય તો આ રિયલ સત્યમાં આવો શું કહ્યું બરાબર ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ આ વર્લ્ડ કોઈ ગોડ હેલ્પ એ શું કે છે આત્મા જો તારે તારું કરવું હોય હે જયંતિ ભાઈ તમારે તમારું જો કરવું હોય તો હું છું જ કે છે અને જો તમારે મારી જો એકતા કરવી હોય તો જે જોયું તે મળશે કે છે કાયમ નું સુખ મળશે બરાબર અને એકતા ના કરવી હોય તમારું સુખ ખોળો બહારથી કે મૃત્યુ ને કે છે તું પ્રકૃતિ કે સ્વતંત્ર છો હા સ્વતંત્ર છો એટલે જેટલું ભટકો એટલું ભટકો અને પાછું તે સ્વતંત્ર નથી જેવટે પણ તમે સ્વતંત્ર પાછું અહીંયા આ જ છૂટકો છે પોતાની જાતે મનાવે છે ખોટો અહંકાર ઉભો કરે છે જ્યાં પેલું જ વાક્ય છે સાહેબ પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ ફોલોઅર્સ હોય પોતાના દોષ જોવા પોતાના દોષ જોવાનો પક્ષપાત ની સવાલ કે છે પોતાના દોષ જોવા ખબર જ નથી પડતી આપની કૃપા ઉત્પન્ન થયેલી જેમને છે એમને તો સતત દોષ પોતાના દેખાયા કરે છે આપની કૃપા જેના ઉપર વર્તી છે એના દોષ સતત ઉત્પન્ન થયેલો ભાન થાય છે અને નિરસન થાય છે નહીં જેટલા દોષ ઉત્પન્ન થાય એટલા દેખાયા સિવાય જાય નહીં દેખાયા થયા સિવાય ગયો તો આકડ વિજ્ઞાન નહીં શું કહ્યું એવું આ વિજ્ઞાન છે આ લોકની અલ્પ પણ સુખેચ્છા ત્રણ ત્રણ વસ્તુ કહી ને એમણે જે રોકે છે પદાર્થ નો નિર્ણય થાય એટલે બધા દોષ છે તારે પદાર્થ કહેતા આત્મા સમજવાનો પદાર્થ નો નિર્ણય થયો જે પદાર્થ નો અનિર્ણય છે ને તેને લીધું ભારે શું થાય છે બરાબર પદાર્થ નો નિર્ણય થયો આ બધા શું કરી આલીશ ને પદાર્થ નો નિર્ણય જ કરી પદાર્થ નો નિર્ણય થયો એટલે ગમે તો હું તો મિથ્યાત્વ મોહ ની ગઈ કે ના ગઈ તેને ચિંતા નથી મિશ્ર મોહ ની ગઈ કે ના ગઈ પણ સમ્યક્ત મોહ ની ગઈ એટલે બધા પર તાળા લાગી ગયો કે આત્મા શું છે એ પદાર્થ નો નિર્ણય થયો અને એ લોકો ને નિર્ણય થયો કે આત્મા આ છે અને આ બીજું બધું પૂતગલ છે આમ બે ભેદ નિરંતર રહ્યા કરે કે આત્મા છે ને અને જયારે સામાયિક માં ઉતરે છે ને એ કેવા ઉતરે છે અંદર પોતાના દેહ ને આત્મા સંપૂર્ણ ભાઈ બધા ભિન્ન છે, છૂટા ભિન્ન થઈને પોતાની બધી જે ફિલ્મ હોય ને એ માત્ર કલ્પના બેન. એક કલાક માં આખી જિંદગી ના દોષો સ્પષ્ટપણે એમ સ્પષ્ટપણે આખી જિંદગી ના દોષો છૂટો થઈને જુએ એવી શક્ય છે. જ્યાં સુધી બધા કસાયો અંદર પડેલા છે ત્યાં સુધી વ્યવહારમાં રહેલા જીવને આ સ્થિતિ પહોંચવાની સ્થિતિ તમારે જો કે વાત છે અક્રમ માર્ગની વાત છે એમાં એક્સેપ્ટેડ, પણ હજી એની ઘેર બરાબર બેસતી નથી. જો કે પછી દાદાને લઈ આપ્યા એનો અનુભવ થાય તેની વાત જુદી છે. બરાબર જોડે કાગળ લખ્યો મારી પર જી, એમને ફાધરને જ્ઞાન આપી દીધું, એમના ફાધરને એમના આખા કુટુંબને પછી જ્ઞાન મળ્યું, એમના ચાર ભાઈઓ એમના ચાર ભાભીઓ એમને પોતાને એ બધું માસીને બધાને જ્ઞાન મળી ગયું ત્યાં આગળ. પછી એમને શું લખ્યું કે આપ મારા છોકરાઓને છોકરાઓની વાઇફને અને આ મારી દીકરીને આટલી સેવા તમે દર સાલ આપજો. શી સેવા કહી કે દર સાલ તમે 5-5 માણસો ભાઈ લઈ અને મારે ત્યાં અહીં આવવું અને 10 દિવસ તમે મારા છોકરાને સેવા આપજો અને સત્સંગ માટે 50-1 માણસ લેતા આવજો. 40-50 સેદા તેમ થાય કે 40-50 માણસ બહુ થઈ ગયું ખરું, અને એનું ભાડું નાડું પણ મારે આપવાનું અને ત્યાં 10 દાડા રહે એ બધું એવી શરતે લાવજો. પાછા શ્રીમંત માણસો ભાડું ખર્ચે ને ગરીબને લેવું પડે એવું ના બને કે એટલે મેં અમે આજ્ઞા કરેલી દરેકને ભાડું લેવું પડશે. હું એકલો જ નહોતો લેતો ભાડું, એટલા મને એકલા ચોખ્ખો રાખજો. મેં અમને કહ્યું કે આ દુનિયા મને એકલા ચોખ્ખો રાખજો. તે પછી એ છે તે 68 ચાલુ થયું, તે 68-87 સુધી ચાલ્યા કરે છે. તે વચ્ચે 300-300 માણસ થતું હતું, 10-10 દાડા સુધી 300-300 માણસ, 250-250 માણસ થયું હતું. તે લોકોએ સેવા કરેલી, તે લોકો બધા જઈને ખુશ છે કે આ વૈષ્ણવ છે ને આટલી બધી સેવા કેવી સુંદર સેવા છે, અજાયબ સેવા કરે. જો કે જાહો જલાવી કે ભાઈ ના હતવાય ત્યાં આગળ, પણ તમારે રહેવા કરવાની બધી વ્યવસ્થા, ખાવા પીવાની બધી વ્યવસ્થા, સત્સંગ આખો દાડો ચાલ્યા કરે. ઉપર મોટો મંડપ બાંધેલો હોય ત્યાં આગળ સત્સંગ 10 દાડા સુધી ચાલ્યા કરે. તો જો ત્યાં બધા જૈનો જે આવી ત્યાં લઈ ગયા, ચાખી ગયા, એટલે આવે છે આ સાલ ત્યાં આગળ થયું નથી. અમે જાત્રામાં ગયા નહીં જાત્રા, હવે આ છે તે એમને ક્યાં સુધી 2-4-5 વર્ષ સુધી ખૂબ ચાલ્યું અને પછી 1 સાલ પછી છે કે 1000 રૂપિયા ખર્ચ થયો, કારણ કે 2-2 માણસ આવવાનું અને ભાડું આપવાનું ને, રેલવે રેટ વધી ગયેલા. એટલે પછી મેં 3 સાલથી 2-3 વર્ષથી બંધ કરી દીધું કે ભાડું તમારે નહીં આપવું, ફક્ત તમારે ત્યાં રાખવાની એટલી જ છે. બરાબર સમજે ને, એટલે પેલો 25-25 હજાર રૂપિયા ખર્ચ આવતો ત્યારે બધા આવતા હશે 12-12 હજાર રૂપિયા 15 હજાર રૂપિયા પતી જાય. તે આ સાલ છે તે એ જાત્રામાં હતા ત્યારે તમે સતાવી દો, આ સાર આ મારે ત્યાં આવવું ના પડે એવું કંઈ કરો, કારણ ના એ કરાર તો તમારે પાડવો જ પડશે. કે એમને ત્યાં ખર્ચો કર્યો થોડો એમના ફાધર નિમિત્તે, પણ હજુ તારીખ ગોઠવવાની છે એ કરાર ના નિમિત્તે, એ કરાર તો કે છોડવાના નથી. એ લોકોને સુખ એવું વર્ત છે, જ્ઞાની પુરુષ ને બાંધનારા છે ખરા. બીજું સિનેમા નું ફાઉન્ડેશન ખાય તમારે સાથે સિરામણ નામ અંબા સિનેમા નામ લખી છે ભાઈ અંબાલાલ પટેલ, પણ મારા હાથે ફાઉન્ડેશન ખાય તમે એ સિનેમા થઈ ગયું, બધું થઈ ગયું. પછી એક્સ્ટ્રા વાળી વસ્તુ જ ગઈ ને ખૂબ જ જરૂર, પછી આ 10-4 પતિ નાખે કે ઉગ્યા કેવાય માથે મીંડું ચડે ખૂબ ઉગ્યા. પછી મને કેવડાવ્યું કે અમારી પાસે બીજા પ્રકારનું ધન આવે છે કે અમે આપણા સત્સંગમાં નાખીએ, ના આવે ને સત્સંગમાં ના નખાય તો ઉત્તમ છે. શું કહ્યું સત્સંગના પૈસાની જરૂર નથી, એવા પૈસાની જરૂર નથી, તમારે 5 રૂપિયા 7 આપવા એવી છતાં એવા હોય તો અમે ઉડાવ નહીં ઉતરતા, બધું ઠપકો નથી આવતા સમજ ને, પણ બનતા સુધી આ ન હોય તો સારું ઉત્તમ છે. અને હોય તો પછી વાંધો નથી સારા, તમારું તમને તમારો તો તમને ધોઈ રાખે છે. શું કહ્યું છે અવિકલ્પ સમાધિ નું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી, તથાપિ અનેક વર્ષ થયા વિકલ્પ રૂપ ઉપાધિ ને આરાધ્યા કરીએ છીએ. જય શું કહેવા માંગે છે? અવિકલ્પ સમાધિ નું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી, તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પ રૂપ ઉપાધિ ને આરાધના કરીએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવ છે, તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાની ને તો તે ઉપાધિ પણ અબાધ અથવા તો સમાધિ સહજ હોવા છતાં ઉપાધિ નો અબાધ છે કે અબાધ કે છે? હા, કયા વર્ષ નું ચારિત્ર છે? 1948 છે. મારા પ્રશ્નો સમાધિ બાબત માં, સમાધિ સમાધિ અવિકલ્પ સવિકલ્પ સવિકલ્પ એટલે શું? હું રાયચંદ ભાઈ છું. બિલકુલ નહીં, નિર્વિકલ્પ સમાધિ કાયમ નથી. વિકલ્પો જે થાય ને એ મન મન નું હું વિચન છું. નિરાલંબ બોલવું એનો વિકલ્પ કહેવાય. શું કહેવાય? નિરાલંબ બોલવું, નિરાલંબ બોલવું વિશે. આ બધા તમે બધા જૈન જૈનલાલ છું, નિરાલંબ બોલો છો બધા, બરાબર? નિરાલંબ બોલો છો એનો વિકલ્પ કહેવાય. હું આનો બાપ છું, આનો મામો છું, આનો કાકો છું, હું ઝવેરાત નો વેપારી છું. વેપારી વિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે શું? કે હું શુદ્ધ આત્મા છું અને આ ડ્રામેટિક નામ છે. શું કહ્યું? પાડોશી છે. એ એ વિસર પાડોશી ગણે છે. આ વિસર જેને તમે પોતે કહો છો એને વિસર ને પાડોશી કહેશે. તમે જેમ દૈત્યબેન પાડોશી તરીકે દેખો ત્યારે તમારી મજા કેવી હોય કે અમારા પાડોશી માં રહે છે? આ તો સંકિત ની ભૂમિકા ઉભી થઈ ગઈ કહેવાય. સંકિત નહીં, મોક્ષ થઈ ગયો કહેવાય. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે તે ઘડીએ બાપો ને ભસ્મીભૂત કરી નાખે. શું કરે? ભસ્મીભૂત કરી નાખે. જ્ઞાન હાજર ના થાય એવી રીતે આટલી બધી ચટપટીમાં હાજર થતું નથી જ્ઞાન. અને જ્ઞાન કોને કહેવાય કે જે અણીના પ્રસંગે હાજર ના થાય તે જ્ઞાન જ નહીં. શું કહ્યું? અણીના પ્રસંગે હાજર થાય તે જ્ઞાન. હા, જ્ઞાન ઉભું થાય તે કડે જો હાજર ના થાય તે જ્ઞાન જ નહીં. એટલે એમને અજ્ઞાન ઉભું થાય તે હાજર થઈ જાય. શું થઈ જાય? જ્ઞાન એનું નામ કહેવાય કે અજ્ઞાન ઉભું થાય હાજર થાય. કઈ દોષ દોષ બેસતો હોય તે પેલા હાજર થઈ જાય. શું? ગુસ્સો ગુસ્સો નીકળે તે પેલા હાજર થઈ જાય. હાજર એનું જ્ઞાન કહેવાય. અને આ જ્ઞાન કેવું છે? સર્વસ્વ પ્રકારે મનનું સમાધાન. કેવું? સર્વસ્વ પ્રકારે મનનું સમાધાન. સર્વસ્વ પ્રકારે એની ટાઈમ તો બિલકુલ રહે જ નહીં. તો નિર્ભય થઈ જવો જોઈએ. ભય રહેતી કોઈ પ્રકારનું રહે જ નહીં. તમારે સદર ભય રહેશે? ભાઈ ભાઈ કશો રહેશે? જગત આખું શંકામાં પડી છે કે આવો આત્મા હશે કે આમ હશે આમ હશે કે તેવું હશે. નિર્ણય આવ્યો થયો નથી આત્મા નો. અષ્ટાંગ યોગ ની અંદર, પતંજલિ યોગ સૂત્ર ના, પતંજલિ યોગ સૂત્ર ના અષ્ટાંગ યોગ ની અંદર શરૂઆતના ધ્યાન ધારણા એ મૂકી દઈએ આપણે. ધ્યાન ધારણા અને ધારણા ધ્યાન અને સમાધિ, એમાં ધ્યાન અને સમાધિ એ બે વચ્ચે જે અંતર છે અથવા તો બંનેની જે અનુભૂતિ છે એ બંનેમાં શું ફરક છે? અને એમાં સમાધિનું સ્ટેજ જે છે, સમાધિનું જે સ્ટેજ એ આપણી અત્યારે વેદાંતની પરિભાષાની સમાધિ, જૈન દર્શનની કૃપાળુદેવ કહે છે તેને આપ સહજ વેદો છો, તે એ બધું એકરૂપ છે કે જુદું જુદું છે? જુદું જુદું છે. એ જરા સમજાવો. જુદું જુદું છે. ધ્યાન પછી ધારણા જોકે વેદાંત ની સમાધિ તો સાચી જ છે, પણ એ સમાધિ આજે વેદાંતિઓ જાણતા નથી તેને સમાધિ કહેવાય. એટલે ડાઉન માં થઈ ગયું. શું થયું? ડાઉન. પેલું પદ ના આવે, પેલું પદ ના આવે, પણ જે ડાઉન હતા જે થતી હોય ને પ્રકાર પ્રકારની સમાધિ ને એને સમાધિ કહે છે. ત્યાં સમાધિ અત્યારે કઈ જાતની થાય છે? આમ બેઠા થોડી વાર ધ્યાનમાં પડ્યો, સમાધિ થઈ જાય તો સુધી ખાઈએ કે બુમા બુમ કહીએ, કશું ખબર ના પડે શું થાય. એને ચૂંટી ખણો કે બમવામ કે અવાજ થાય તો પણ એને પોતાના ધ્યાનમાં એને ધ્યાન ના રહે અથવા તો ખ્યાલ ના આવે કોઈ પ્રકારનો. ગોદો મારે તો પણ ધ્યાન ના રહે. એને જળ સમાધિ છે. એ જળ સમાધિ છે. એને આજના લોકો સમાધિ કહે છે. શું કહે છે? આજને સમાધિ. એટલે હવે મોટા મોટા સંતોને થતી આવી આપણા લોકો માની બેઠા કે અમને સમાધિ થાય છે, એનું મને શું ઉપાધિ થાય છે? ભાઈ એને સમાધિ, તને ઉપાધિ નથી. તું માની બેઠેલો સુ એ માની બેઠો સમાધિ. સમજ પડી ને? એ મનના લેયરમાં ખોવાઈ ગયેલા હોય છે. શું હોય છે? મનના એટલા બધા લેયર છે. ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, ફોર્થ લેયર, સિક્સ્થ લેયર, શું એટલા બધા લેયર છે મનના? 14,00,000 લેયર છે. બોલો, કયા લેયરમાં કયો ખોઈ, કોણ ખોઈ, શું ખબર પડે? જે ખોઈ જવું એ શું એ તમને સમજાવું આપને. કે કોઈ છોકરાને કોઈ છોકરી સાથે એ થઈ ગયો હોય સંબંધ એનો પ્રેમ, તો તમને ખબર છે કે વાંચતો હોય તો એ ભાઈ ખોયેલો રહે, એની પ્રેમિકાને ધ્યાનમાં હોય, ધ્યાન ક્યાં હોય? બરાબર. એવું આ મનના ખેરમાં એવા એવા થર હોય છે કે અંદર ઊંડો ઉતરે ને ત્યાં ખૂબ આનંદ પ્રત્યે બહાર પડી જાય, બાકી બધું વિસ્તાર પડી જાય. જી, તમે સમજે ને? એને એક પ્રકારની સમાધિ કહે છે. આજે લૌકિક સમાધિ એને શું કહે છે? લૌકિક સમાધિ. અને અલૌકિક સમાધિ કોનું નામ કહેવાય? સંપૂર્ણ જાગૃતિ હોય છે. આ જગત ના મનુષ્યો કરતા ઊંચા ઊંચી જાગૃતિ હોય છે બહારની, એ તો ઊંઘ જ કહેવાય. ઊંઘમાં નથી સમાધિ રહેતી, પણ છતાં પેલા કરતા ઉત્તમ છે. લોકોને એ થર પહોંચે નથી, આ એ થર સુધી પહોંચે છે. શું કહ્યું? એટલે ડેવલપ થઈ રહ્યો છે. હવે આટલા બધા મનના લેયર્સ ઓળંગી અને બુદ્ધ ભગવાન બુદ્ધિ ના લેયર્સ બધા ઓળંગ્યા અને લેયર્સ પૂરા કરીને પોતે બુદ્ધ થયા. શું થયું? મન ના લેયર તો પૂરા કરી નાખ્યા, બુદ્ધિ તારે પોતે બુદ્ધ થયા. શું બુદ્ધ થયા? બુદ્ધ થયા એટલે લોકો ભગવાન કહે તો આપણે ના કહેવાય, કારણ કે મહાવીર બધાને બધાના માટે પ્રોફેસર થઈ શકે એમ છે નહીં. એટલે બીજા લોકોને અમુક જોઈએ, ત્રીજા લોકોને અને ક્રાઇસ્ટ એ જોઈએ, તો પૈગંબર સાહેબ એ જોઈએ. શું પૈગંબર સાહેબ નો અર્થ? તો ખુદા નો એક પૈગામ છે જે પબ્લિક ને આપે છે, પૈગામ પહોંચાડે છે. પૈગંબર સાહેબ ખુદા નો પૈગામ. તો ખુદ ને જાણે એ ખુદા. કોણ ખુદા? પોતાને ખુદ ને જાણે એ ખુદા. એટલે મુસલમાન ભણેલા હોય ને મોટા મોટા પ્રોફેસરો ને બધા બેહિશ્વર બધા, એટલે અમારે કેવું પડે છે કે આ ખુદા ની રીતે અમને સમજાવો. અમે ખુદ ને અમે જાણીએ છીએ માટે ખુદા છીએ. શું કહ્યું? આપણા જે ઋષભદેવ ભગવાન તે આદિમ તીર્થંકર કહેવાય. શું કહેવાય? આદિમ તીર્થંકર. તે આદિમ શું કહ્યું? એ જ આદમ. અને તેનું આ બધા ફરો છે બધા આખા જગત નો, આખા જગત નો ધર્મ ભગવાન થકી બધા. લોકો સમજાય નઈ પછી ખોટો કાઢું કરી નાખે. શું શુક્લ ધ્યાન જૈનિઝમ પ્રમાણે ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સવિકલ્પ એન્ડ નિર્વિકલ્પ સમાધિ, ધેટ ઇઝ કોન્ટેમ્પલેશન of Sanatana Dharma, where consciousness remains awake. Man is void of circumstantial happenings in the outside. Orientation na hoy. Aa banduk puti golo puto nagara vagya to ene khabar na hoy. પરંતુ અંદર એની આત્માની જાગૃતિ બ્રહ્મ સાથે એનો ડાયરેક્ટ સંબંધ હોય છે. એ બ્રહ્મ ને આપણે ગમે તે નામ આપીએ, એને મહાવીર ભગવાન નામ આપીએ, બુદ્ધ ભગવાન નું નામ આપીએ, કે પરમ પદમાં પિતા પરમાત્મા નું નામ આપીએ, કૃષ્ણ નું નામ આપીએ, કે ગમે નું નામ આપીએ, બરાબર? ધેટ ઇઝ યુનિવર્સલ કોન્શિયસનેસ. તો એની અંદર એ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ, એ બંને ની અંદર એને જો પાછું જાગવું હોય તો એ પ્રમાણે એ ટાઈમે ઓટોમેટિક બહાર આવી જાય. ફક્ત ઓમ એના કાનમાં બોલવાથી પણ નીચે આવી જાય. એને આંગળી કાપી નાખે અથવા એને ઘોંચી કાઢે તો બી એને ખબર ના પડે જ્યાં સુધી ધ્યાનમાં હોય ત્યાં સુધી. પણ એ ડીપ સ્લીપ નથી, જેમ અબુધ માણસની ડીપ સ્લીપ હોય એ નહીં, પણ જ્ઞાનીની સમાધિ દિશા. તો એને પણ અમે શુક્લ ધ્યાન જ કહીએ છીએ. તો શુક્લ ધ્યાન અને સમાધિ, ધ્યાન ધારણા સમાધિ, અથવા ધારણા ધ્યાન સમાધિ, ગમે તે સસ્ટેઇન્ડ ધ્યાન, ધેટ ઇઝ કોલ્ડ સમાધિ, ધેટ ઇઝ ફાઇનલ કોન્ટેમ્પ્લેશન. એવું છે ને કે સમાધિના ઘણા સ્થાનકો છે, સમાધિના સ્થાનકો ઘણા છે. સમાધિ એટલે પોતે ધ્યાતા છે. શું છે? ધ્યાતા, પોતે ધ્યાતા. અને ધ્યાન એટલે પોતે જે નક્કી કર્યું છે કે આ જ મારું હિતકારી વસ્તુ છે. શું છે? ધ્યેય. ધ્યેય ધ્યેય નક્કી કરે કે ના કરે? પણ પોતાનું હિતકારી કોઈ વસ્તુ ધ્યેય નક્કી કરે કે ના કરે? કરવું જ જોઈએ. તો ધ્યાનનો મતલબ કે સમાધિનો તો એ ઉપયોગ છે. એ ધ્યેય એને નક્કી કર્યું હોય. શું નક્કી કર્યું હોય ને, અને પછી એની ઉપર પોતે ધ્યાતા, ધ્યાતા અને ધ્યેય ની એકાગ્ર થાય ત્યારે એને ધ્યાન કહેવાય. શું થાય? ધ્યાતા, ધ્યેય ની એકાગ્રતા થાય ત્યારે ધ્યાન કહેવાય. અને ધ્યાન નું ફળ સમાધિ રહે. શું રે? ધ્યાન નું ફળ સમાધિ. આપ સમજ પડે ને? એટલે દરેક ધ્યાન નું ફળ સમાધિ છે. આ બધી જે ધ્યાનો કરે છે ને એ સમાધિ છે. પણ સમાધિ ઊંચા ઊંચી કઈ કે સંપૂર્ણ જાગ્રત. કેવળ જ્ઞાન નો અર્થ શું? 100% જાગ્રત. શું કહ્યું? 100% જાગ્રત. એનાથી કઈક અંશે ઓછી હોય તો ચલાવી લેવાય, પણ તે નિર્વિકલ્પ સમાધિ કહેવાય. બરાબર. નિર્વિકલ્પ સમાધિ ને સંસારનો કોઈ વિકલ્પ ઉત્પન્ન ના થાય. શું કહ્યું? સંસારનો કોઈ વિકલ્પ ઉભો ના થાય, કોઈ વિકલ્પ ઉત્પન્ન ના થાય, કોઈ અવલંબન ના લેવું પડે. સાધનો નું અવલંબન ના હોય. જ્યાંથી સાધનો નું અવલંબન છે ત્યાં સ્વવિકલ્પ સમાધિ છે. શું છે? નિર્વિકલ્પમાં જવાને માટે સ્વવિકલ્પ સમાધિ અને સાધનો નું અવલંબન પ્રાથમિક ભૂમિકા કરતા કરતા જાય ને. એટલે દશા છે ને? દશા છે. હા. પણ નિર્વિકલ્પ સમાધિ એટલે વિકલ્પ કોઈ પ્રકારનો નહીં. અમને અમને દોષિત કોઈ માણસ દેખાયો નથી. મને કોઈ જીવ આ જ્ઞાન થયા પછી દોષિત મને કોઈ દેખાયો? જયારે આ દ્રષ્ટિ મળશે ત્યારે મહાવીર દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, નક્કી થશે. મહાવીર ની દ્રષ્ટિ કેવી હતી? એની દ્રષ્ટિમાં કોઈ દોષિત દેખાતો નતો. ભગવાન ને અહીંયા બરુ બરું માર્યું હતું, કિરાત માર્યા નતા, કિરાત બરું માર્યું હતું. કોણ દેખાયું હતું દોષિત? કોણ? સ્વકર્મ. બરાબર. દેવો એ છે તે આકણ પાડ્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું, કોણ દેખાયું? સ્વકર્મ જ દેખાય. મેં કર્યું છે ને, ભગ્યું છે, એ નિમિત્ત થાય ભલે. તે પણ સંકલ્પ નહીં. એ પ્રકાર કોઈ દોષિત જોયું નથી. એનું નામ મહાવીર. બરાબર. અને મહાવીર નો ખરો શિષ્ય કોણ? કે જેને જો દેખાતા ઓછા થવા મળે લોકો ના. સંપૂર્ણ દશા એ ના થાય, પણ દોષ દેખાતા ઓછા થવા મળે. શું થયું? કારણ કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. હું એક્ઝેક્ટલી કહેતો છું, પ્રૂફ આપવા, બુદ્ધિ થી પ્રૂફ આપવા તૈયાર છું. આ જગત નું આખું બુદ્ધિશાળી જગત છે, બુદ્ધિ માં ફેલાવો થયેલો છે. એને હું જે પ્રૂફ આપવા માંગુ છું એ હું આપવા માંગુ છું. આ ફોરેન સાયન્ટિસ્ટ નો બધી વાત કહેવા માંગુ છું. આ જગત શું છે, કેવી રીતે બનેલું, કેવી રીતે છોકરા ઉત્પન્ન થાય છે, શું રીતે મન શું છે, બુદ્ધિ શું છે, શું છે, મન ક્યાંથી ઉત્પન્ન થયું, આ શું છે, જગત કેવી રીતે ચાલી રહ્યું છે, કોઈ ચલાવના વગર ચાલી રહ્યું છે, છતાં એને કરતા છે, કરતા આ જગત નો કરતા કોઈ છે જ નહીં, અને કરતા વગર થયું નથી. શું છે બે પાછા ભણવા બધા આકરા પડે છે સાહેબ. હવે આ જે કરતા વગર થયું નથી એ કહેવાનું મારો ભાવ શું છે કે એ નૈમિત્તિક કરતા છે. કેવું છે? નૈમિત્તિક કરતા. નૈવેદ્ય કરતા ને કરતા કેવાય નઈ, અને કરતા ના કહીએ તો ખોટું મૂર્ખ બની. હવે એ કેવી રીતે પાછું નૈવેદ્ય કરતા તે આપને સમજો. જય સચિદાન. આપડી આ પાર્લામેન્ટ છે એમાં ઇન્દિરા પેલા હતા ને, ત્યાં પેલો પેલો કઈ નું કઈ માગણી કર્યા કરતો ઇન્દિરા પાસે, એમને કઈક આ કરો આપો આ કરી આપો. ભૂતો તારે કચ્છના બેટ માં ગયો હોય તો કે છે આટલો ભાગ અમને આપી દો, તા ઇન્દિરા શું કે આઈ પ્રોમિસ યુ કે છે. શું પ્રોમિસ યુ? આપવાનું પોતે કે આપવાનું, પણ શું કે હું પાર્લામેન્ટ માં કરી પાર્લામેન્ટ માં મંજૂર કરાવીને પછી આપશું. પછી આઈને પાર્લામેન્ટ ને એકદાડો જાહેર કરે કે ભાઈ આ પ્રમાણે આપણે એના જોડે ભાનગઢમાં આ પણ આટલું કરવા જેવું છે, એટલે પછી પાર્લામેન્ટમાં મૂકે, પાર્લામેન્ટમાં ઠરાવ કરી અને આપી દે, અને પેલો ભૂતો શું કે મને ઇન્દિરા આપી દે. આપી દે શું કહ્યું? હવે હવે અહીં આગળ અહીં લડવાડ કરનાર હોય ત્યાં પછી ઇન્દિરા બધા આવવા મળતા કે ઇન્દિરા કે છે એનું શું લેવા દે, બધા પાર્લામેન્ટરી છે પદ્ધતિ, એટલે નૈમિત્તિક છે. શું છે? નૈમિત્તિક. આવી રીતે નૈમિત્તિક કરતા છે. કેવું છે? પાર્લામેન્ટરી પદ્ધતિ નૈમિત્તિક કરતા છે. કારણ કે કૃપાળુદેવ શબ્દમાં ખુદ લખેલ શબ્દમાં કહ્યું છે કે મોક્ષ દુર્લભ નથી. શું કહ્યું છે? મોક્ષ કષ્ટ સાધ્ય નથી. શું કહ્યું છે? મોક્ષ સહજ છે, મુક્તિ થઈ નથી. અને આ દાદા શું કે છે? મુક્તિ અમે તમને આપવા આવ્યા છીએ. શું કહ્યું? અને તે 6 મહિના નહીં, વિધિન 1 અવર. તો એટલી વખત તમારે સીધું બેહાય જ ના બેહાય. હે સાચી ઘડી વિચાર કરે એવું હોય નહીં, પણ આપણે બેહો થયા હોય નહીં. શું થાય તે આ બુદ્ધિ તીકડે પધરે. શું થાય? કાન પકડ્યો. હે કાન પકડ્યો. વિકલ્પ નાખે. હું એટલું કઉ છું કે 1 કલાક ભાઈ મારે 5 રો રહ્યા ને 1 કલાક અનંત અવતાર થી 5 રો રહ્યો નથી. 1 કલાક મારા ધોરણે 5 રો રહ્યા ને. ધીસી થી કેશ બેંક, હું એને કેશ બેંક કઉ છું, કેશ બેંક ઓફ દિવાળી છે, રોકડું છે, લઈ જા. પણ તોય કેવી રીતે હોય એવો ખરા? આપડે એનું આપડે શું જાય કે છે? આપડે શું જાય? શું બોલે? શું બોલે? હું કરું છું, આપડું શું જાય? આવું કરું છું. શું જય આત્મસિદ્ધિમાં છેલ્લા ભાગમાં શું કહેવા માંગે છે એ પેલું કાઢો તમે. છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેહ ના અલ્પ. ષટપદ ના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદ ની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. જાતિ વેશ નો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. જાતિ એ છે એટલે શું? સ્ત્રી જાતિ, પુરુષ જાતિ, ખબર પડે ને? સ્ત્રી પુરુષ નપુંસક બાળક વેશ એટલે ત્યાગી વેશ, ગ્રહસ્થ વેશ, એવો કોઈ ભેદ જ નથી. ભગવાન ને ત્યાં કોઈ ભેદ નથી અમારો, ખબર પડે ને? કારણ કે છે ભાઈ આ ત્યાગીઓ નો તો વધારે કિંમત નહીં, કારણ કે આ ત્યાગીઓ તો ત્યાગી છે, એ એમને પોતાને ત્યાગ નું સુખ વર્તે છે. કે છે શું કે છે? ત્યાગ નું સુખ વર્તે. અને જે ગ્રહસ્થી છે અને વધુ છે તે પરિગ્રહ ઉપયોગ કરે છે, તે એનું દુઃખ એટલું વેદે છે. એમાં કઈ બીજા કોઈને લેવા દેવા નથી. એટલે ત્યાગ્યો ને મોક્ષ છે એ માનવું એ ભ્રમણા છે. શું છે? ભ્રમણા. મોક્ષ જ્ઞાન થી છે. તેનાથી છે મોક્ષ જ્ઞાન થી. એટલે વેદાંત કે છે કે મળ વિક્ષેપ ને અજ્ઞાન થી આખું જગત ઉભું રહ્યું છે. જૈનો શું કે છે, એ અજ્ઞાનતા ને માયા કહે છે ખરા કેટલા લોકો, પણ માયા વસ્તુ તો જુઓ ને, હું મારી હાજરીમાં માયા થી આવ્યા નહીં, ત્યાં કોઈને માયા અહીં હોય નહીં, તો કઈ અજ્ઞાન જતું રહ્યું. માટે અજ્ઞાન ને માયા બે જુદી વસ્તુ છે. કેવું, મારી મારી હાજરીમાં 115 માણસો ત્યાં આગળ હતા, બે ડબ્બામાં હતું, પણ બે ડબ્બા જુદા હતા, પણ રસ્તો હતો વચ્ચે, એટલે ઠેઠ પ્રભાવ પડતો હતો. માયા બિલકુલ આવે નહીં, તે માયા જ આવે નહીં, ત્યાં પછી રહીને એટલે માયા સ્પર્શે નહીં, હમણાં નીચે ઉતરશે નહીં, એટલે જયંતિબેન જયંતિબેન ફલાણ ફલાણ બધી માયા વળગી જશે. અમે જયારે જ્ઞાન આપીએ છીએ ત્યારે માયા અડે નહીં, બધી બધી મળે, જો અડે શિયા જડે તો બધી મળે માયા. એટલે માયા અને અજ્ઞાનતા બે જુદી, એવું સમજાયું તમને? અત્યારે અજ્ઞાનતા તો છે જ ને, જેને જ્ઞાન નથી આપ્યું તે, એટલે અજ્ઞાનતા અને માયા બે જુદી વસ્તુ છે. એટલે અજ્ઞાનતા જાય, અજ્ઞાનતા છે ને, કહેવાનું અજ્ઞાન છે, બધું જાણે છે, આ આખા જગત ના તમામ સબ્જેક્ટો જાણે છે, પણ અહંકારી જ્ઞાન છે એ તો બુદ્ધિ છે. શું છે એ જ્ઞાન? કયું છે? અહંકાર કેમ ટળે, અહંકાર કેવી રીતે ટળે? અહંકાર તો જ્ઞાની પુરુષ નિરહંકારી સંપૂર્ણ હોય, એટલે એમની પાસેથી જે જે એમની પાસે જવા મળ્યા ત્યારથી જ અહંકાર ઓછો થવા મળે છે. એને અહંકાર ઓછો થાય છે એનું પોતાને ખ્યાલ રહ્યા કરે, કઈક ઓછું થાય છે ને આપણને કઈક સુખ વર્ષે છે. શું કહ્યું? સરસ હતું ને, ઓછો નિર્વંશ થઈ જવાનો અહંકાર. અહીં આયા એ કરું ને, અહંકાર નિર્વંશ થઈ જશે. શું કહ્યું? હા, માધુકરી અને વૈરાગ્ય અહંકાર ઓછો કરવામાં મદદરૂપ ન થાય. માધુકરી માગે એ અને વૈરાગ્ય લે તો એમાં છે તો અહંકાર ઓછો થાય ખરો? ના, એ માધુકરી થી માધુકરી નો અહંકાર ઓછો થાય, ભીખ માગવાનો ભય ના લાગે, સમજ પડે ને, પણ બીજી જગ્યાએ પાછો ભય લાગે, સમજ પડે ને. અહંકાર તો નિરહંકારી ની પાસે એમના ચરણ માં જો મોક્ષ છે, ચરણ માં જ એમનું એમના ચરણ, એ જ અહંકાર નું ડિસોલ્વ કરવાનું ઊંચા ઊંચું સાધન છે. શું છે? એવા સદપુરુષ નું ચરણ પ્રાપ્ત કરવાથી અહંકાર નથી જતો રહેતો, એમાં પણ ક્રમે ક્રમે જાય ને. એવા સદપુરુષ ના ચરણ નું શરણ પ્રાપ્ત કરવાથી જ જતો નથી રહેતો ને અહંકાર, ક્રમે ક્રમે કરીને જાય ને, ક્રમે ક્રમે કરીને જાય ને. હા, ક્રમે કરીને, એટલે પણ જેટલું પ્રમાણ છે ને, ત્યાં ઓગળવાનું સાધન છે, ધીમે ધીમે ઓગળ્યા કરે. ઓગળવું એટલે શું, એના પ્રમાણ થી ઓગળ્યા કરવું, એટલે એક દાડો ખલાસ થશે, જે ઓગળે છે એક દાડો ખલાસ થશે, સમજ પડે ને, એટલે ઓગળ્યા જ કરે, ડિસોલ્યુશન થાય. અચ્છા, અધિકાર ની માત્ર અહંકાર ની માત્ર ઉપર સમજાય? અધિકાર ની માત્ર, અધિકારી ની માત્ર એના અહંકાર ઉપર થી સમજાય. અધિકારી શબ્દ આ કાળમાં, અધિકારી એટલે યોગ્યતા એની લાયકાત ધરાવતો. શું કહ્યું? યોગ્યતા ને લાયકાત, લાયકાત ધરાવતો એ આ કાળમાં અધિકારી ની જરૂર જ નથી, કારણ કે યોગ્યતા બધી ખલાસ થઈ ગઈ. કેવી છે? એટલે આ આપણું વિજ્ઞાન છે તે અધિકારી ને માનતું જ નથી. શું છે? મને ભેગો થયો માટે અધિકારી, પછી ગજુ કાપનારો તો મને વાંધો, મને ભેગો થયો કેમ, એ કયા કયા કારણ થી ભેગો થયો, એવિડન્સ શું છે એની પાસે, અને ભેગો થઈને પાછું કે શું? જયંતિબેન પેટ ના બોલે, સાહેબ બહુ નાલાયક માણસ, શું કે છે, શું કે મારું કલ્યાણ કઈ નાખ્યું, 100% કલ્યાણ, શું કહ્યું, આટલું જ. અને જયંતિબેન એવું બોલે, જયંતિબેન ડખો થયા કરે, આવું કેમ બોલાય, આમ કેમ બોલાય, સમજાય છે ને? એટલે હું અધિકારી નાખું છું કે અહીંયા આગળ અધિકારી બધી કઈ નહીં, આવડવું જોઈએ બાપજી, ખલાસ થઈ ગયો, નાલાયક થઈ ગયો છું, બાયડી મારે છે, છોકરાઓ હમા થાય છે, મને મોક્ષે લઈ જાઓ. એટલે અમે કઈ બાત હેડ તારી તૈયારી છે, અધિકારી નહીં કરું ને, અધિકારી હોય તો વાંધો નથી, અધિકારી વધારે ડેવલપ કરી શકે. ક્ષણવાર નથી કે તમે પણ બ્રહ્માંડ ના માલિક થાવ. તમારે તમારું દેહ નું માલકી પણ જયારે ફ્રેક્ચર થઈ જશે, તમારા દસ્તાવેજ ફાડી નાખશો ત્યારે તમે પણ થશો. તમારું તમે માલકી જ છો બધા. બ્રહ્માંડ નો માલિક કેવાય જ્ઞાની પુરુષ એટલે તો બે હજાર રૂપે પરમાત્મા જ રૂપે આવેલો. શું આવેલો છે? અનેક અવતાર થી ટેન્ડર ભરતા ભરતા આવ્યા છે, પણ ડેન્ડ ભરવાનું બાકી નહીં રાખ્યું. કારણ કે સી ભૂલ કરી અમને આ દુષ્મકાળના જીવો એ મોક્ષ માં જવાના માટે અમને આ આવું મોટું જ્ઞાન તૈયાર મળે છે, રેડી ઓન હેન્ડ. તો રસોઈ માટે બેસી નહીં રહ્યા, ચટણી માં એક બેસી રહ્યા છે. કેના હારું બેસી રહ્યા છે? શેના માટે બેસી રહ્યા? અમે શુદ્ધ વસ્તુ માટે, ચટણીઓ માટે જ ખાલી. અરે મારા ભત્રી પાત ની રસોઈ તને ભાવતી નહીં? ચટણી હારું માં પડી ગયો, ટકા ચટણી હારું પડી ગયો. મુક્તિ લે એમાં ભેદ ને કોઈ. જેને મુક્તિ જોઈતી હોય ત્યારે આ જાતિ વેશ એવું તો બધું બધું માંથી મગજ માંથી કાઢી નાખવું જોઈએ આ વિચારો બધા. અને કસાય ની ઉપશાંત હતા શું જોઈએ? અધિકારી કેવો હોવો જોઈએ? કસાય ની ઉપશાંત હતા માત્ર મોક્ષ અભિલાષ. કસાય ની ઉપશાંત હતા એટલે ક્રોધ માન માયા લોભ ઉપશાંત થયેલા છે થોડા ઘણા. કેવું એ તો ખરા છે, પણ ઉપશાંત થયેલા છે. માત્ર મોક્ષ અભિલાષ, હવે ફક્ત અભિલાષ એક ફક્ત મોક્ષ ની જ છે. ભલે ખેદ અંતરદયા તે કહીએ જીજ્ઞાસ, સંસારમાં ખેદ વર્તા કરે. અંતરદયા એટલે આત્મા કેમ છૂટે એ જ ભાવના રહે, એને જિજ્ઞાસુ કહીએ. શું કહે છે? જિજ્ઞાસુ કોને કહીએ? તેને વ્યાખ્યા કરીએ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. સદગુરુ બોધ જો અહીં કર્મ અહીં ક્રિયાકાંડ વ્યાકરણ કહેતા જ નથી. સદગુરુ બોધ થાય તો પામે સંકેત ને વર્તે અંતર શોધ. સદગુરુ બોધ, બોધ કેને કહેવાય છે? કે આત્મા શું છે એવું શબ્દો થી નિરૂપણ. શું કહ્યું? શબ્દો થી નિરૂપણ, ખાલી શબ્દો ગણી ની એ રૂપ ના થાય, પણ પોતાને એમ ખટતો રહ્યા કે આ નો આ શબ્દ થી એને બોધ કહેવામાં આવે છે. તો પામે સંકિત ને, સંકિત પામ્યો એટલે દ્રષ્ટિ ફરી ગઈ. નહીં વ્યવહાર સંકિત ની વાત છે. વ્યવહાર સંકિત ની વાત છે ના, તે પામે સંકિત ને. હા, તે બોધ પામ્યો ને એટલે સંકિત શરૂઆત થઈ. મિથ્યાત્વ મોહ ની છૂટી. મિથ્યાત્વ થયું. મત દર્શન આગ્રહ સજી વર્તે સદગુરુ લક્ષ. મત દર્શન એટલે આ અમારો દેરાપંથી છે, તેરાપંથી છે, સ્થાનકવાસી છે, બધું એનો આગ્રહ બધો છૂટી જાય. મત નો આગ્રહ છૂટે નહીં ત્યાં સુધી તો મોક્ષ નો અધિકારી માત્ર છે જ નહીં. મતમાં છે તો મોક્ષ માટે લાયક જ નથી કોઈ. સાધુ હોય કે આચાર્ય હોય, પણ જ્યાં સુધી મતમાં છે ત્યાં સુધી એ સુખ ને લાયક જ નથી. ફક્ત ભૌતિક સુખો માટે લાયક છે, દેવગતિ માટે લાયક છે. શું કહ્યું? દેવગતિ. હા, તે તો એમનું બધું જો તૈયારી હોય દેવગતિ માં સારી રીતે થઈ શકે. શું? મત દર્શન આગ્રહ થી વર્તે સદગુરુ લક્ષ. જે બોધ નું લક્ષ આપ્યું છે એ લક્ષ માં જ રહ્યા કરે. લહે શુદ્ધ સંકેત તે જેમાં ભેદ ન કરે. શું કહ્યું? શુદ્ધ સંકેત. હા, જો લક્ષ પેલું પેલો બોધ થાય અને પછી મત દર્શન બધું આગ્રહ છૂટી જાય અને પછી સદગુણ ના લક્ષ્મણ રહે તારું શુદ્ધ સંકેત થાય. કે શું કહ્યું? પછી હવે એ શુદ્ધ સંકેત થી આ વિજ્ઞાન બહુ ઊંચું સહાયક સંકેત છે જેને બળદેવ પરમાર્થ સંકેત કહ્યું. શું કહ્યું? પરમાર્થ સંકેત કહ્યું. તે હવે અહીંથી શરૂઆત થાય છે. અહીંયા આગળ થી આ જ્ઞાન માં આવેલા માણસ ને ક્યાંથી શરૂઆત થાય છે? વૃત્તિ વહે નિજ ભાવમાં. શું કે છે? વત્રી જે પરભાવમાં વહેતી હતી, વૃત્તિઓ બધી જે છે તે પરભાવમાં વહેતી હતી, એટલે ધંધામાં ભાઈ ક્યારે પહેણાવું, છોકરો ક્યારે પહેણાવું, આમ છે તેમ છે, માલ ક્યારે લાંબો છે, આમ છે તેમ છે, એવું બાહ્યમાં જ વૃત્તિ વર્તી હતી. વૃત્તિ સ્વભાવમાં રહે છે, વૃત્તિ નિજ સ્વભાવનો સ્વભાવ જાણ્યા પછી સ્વભાવ વૃત્તિ વર્તે નહીં. એટલે આપણે પેલો સ્વભાવ જાણવામાં આવે છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષને પ્રતીત, આ તેણે વર્તે છે. લક્ષ એમને બેસી જાય છે શુદ્ધાત્મા થયું, લક્ષ બેસી નિરંતર પ્રતીતિ હોય છે, નિરંતર પ્રતીતિ, એક ક્ષણ વાર ચૂકે નહીં એવી નિરંતર પ્રતીતિ, અને ધીમે ધીમે અનુભવ એના ફળમાં અનુભવ થયા કરે છે. આ અનુભવ લક્ષ અને પ્રતીતિ ત્રણેય પગથિયામાં ચડ્યા કરે છે. શું થાય છે? વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકેત, આ તેથી આ પરમાર્થ સંકેત છે. કે વૃત્તિઓ પોતાના ભાવમાં જ વહ્યા કરે. આ ભાઈ એ છે તે માણિકલાલ કે છે, વૃત્તિઓ નિર્ધ પોતાના ભાવમાં જ વહ્યા કરે, નોકરી બોકરી બધું જ કરે, વૃત્તિ એમની ભાવમાં જ વહ્યા કરે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકેત. હવે આ પહેલા પદ, આ પહેલું પદ અમે જ્ઞાન આપીએ તારે કે પોતાના ભાવમાં વૃત્તિ વ્યતી થઈ અને પરમાર્થ સંકેત ઉત્પન્ન થયું. શું કે છે? ફર્સ્ટ પહેલા અવરમાં તેની સાથે મહાવીર ભગવાન શું કે છે કે ભાઈ આ માણેકલાલ ત્યારે ભાઈના છોકરા છે અને તમે કહો છો કે એમની વૃત્તિ સ્વભાવમાં વ્યા છે, તો અમે કઈ બીજા દુનિયાને ના પૂછશો, ભગવાન મહાવીરને પૂછો. તો મહાવીર શું કે છે કે આ ત્યાગી, આ ત્યાગી છે એ જીતેન્દ્રિય નથી, સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. શું કે છે? મન વચન કાયાથી સંપૂર્ણ નવ વાળથી બ્રહ્મચર્ય પાળે છે, પણ જીતેન્દ્રિય નથી કે છે. એમને જીતેન્દ્રિય મહાવીર કે ચલો જ્ઞેય ને જ્ઞાતા માને છે. શું માને છે? જીતેન્દ્રિય જેમ કેવાય, જે જ્ઞેય ને જ્ઞાતા માને છે ત્યાં સુધી સત્ય સંસાર. શું કહ્યું? અને જ્ઞાતા ને જ્ઞાતા માને અને જ્ઞેય ને જ્ઞેય માને. માણેકલાલ એક જ્ઞેય છે, પેલો બ્રહ્મચારી છે, ગમે એટલો પણ જ્ઞેય છે. જ્ઞેય ને પોતે જ્ઞાતા માણસ મેં જાણ્યું બધું. શું કે છે? સરસ ભાઈ ને. તો ભગવાન શું કે છે? એને જીતેન્દ્રિય જીન કયો. શું કહ્યું? જીતેન્દ્રિય. એમાં જ્ઞાન આપીએ છીએ પહેલા કલાકમાં, એ જીતેન્દ્રિય જીન થઈ જાય છે, બધી ઇન્દ્રિયો જીતી ગયું. જો સ્ત્રી હાથે છે છતાં બીજા કલાકમાં શું થાય છે? પછી ઘેર ગયા પછી ત્યાંથી જીતમોહ જીન થાય છે. શું થાય છે? જીતમોહ જીન. પછી મોહ ને જીત જીતાવા માંડ્યા. શું થયું? તારી કપાળ શું કે છે? જો સાંભળવા જેવું, વર્તે નિજ સ્વભાવ નો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકેત, વર્ધમાન સંકેત થઈ. શું કે છે? વર્ધમાન સંકેત. બીજ વહી ગયું, ઉગી નીકળ્યું, નિરંતર વર્ધમાન થયું. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ. જે પૈસાના વિચારોમાં સુખ માન્યું હતું એ પૈસા પછી એકદમ આજે નફામાં લાખ રૂપિયા આવ્યા હશે, આનંદ ના થાય. પછી આનંદ થતો હતો પેલા હું મિથ્યાભાસ બધું આમાં શું શું શું થયું? સરસ હોય ને. જે સત્યાભાસ લાગતો હતો મિથ્યાભાસ, સંપૂર્ણ સંકિત ન થાય, પરમાર્થ સંકિત ન થાય, વર્ધમાન સંકિત ન થાય ત્યાં સુધી મિથ્યાભ્યાસ સંપૂર્ણ ન ટળે. જ્યાં સુધી સંપૂર્ણ સંકિત ના થાય, વર્ધમાન સંકિત ના થાય ત્યાં સુધી મિથ્યાભ્યાસ સંપૂર્ણ રીતે ના ટળી શકે. વર્ધમાન.